શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંદ પંદરમો અધ્યાય. જય વિજયને સનકાદિનો શ્રાપ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, દીતીને પોતાના પુત્રોનો દેવતાઓ દ્વારા કષ્ટ પહોંચવાની આશંકા હતી, તેથી તેણે બીજાઓના તેજને નાશ કરનારા કશ્યપજીના તેજ વીર્યને 100 વર્ષો સુધી પોતાના ઉદરમાં જ રાખ્યું. ગર્ભમાં રહેલા તે તેજથી જ લોકોમાં સૂર્ય વગેરેનો પ્રકાશ ક્ષીણ થવા લાગ્યો તથા ઇન્દ્ર વગેરે લોકપાલો પણ તેજહીન થઈ ગયા. ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવ્યવસ્થા થઈ રહી છે. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્માજી, કાળ આપની જ્ઞાન શક્તિને કુંઠિત કરી શકતો નથી, તેથી આપનાથી કોઈ વાત અજાણી નથી. આપ આ અંધકાર વિશે પણ જાણતા જ હશો. અમે તો તેનાથી ઘણા જ ભયભીત થઈ રહ્યા છીએ. હે દેવાધિદેવ, આપ જગતના રચનારા છો અને સમસ્ત લોકપાલોના મુકુટમણિ છો. આપ નાના મોટા તમામ જીવોના ભાવ જાણો છો. હે દેવ, આપ વિજ્ઞાન બળથી સંપન્ન છો. આપે માયાથી જ આ ચતુર્મુખ રૂપ અને રજોગુણ અપનાવ્યા છે. આપની ઉત્પત્તિના વાસ્તવિક કારણને કોઈ જાણી શકતું નથી. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપનામાં સમસ્ત લોકો સ્થિત છે. કાર્ય કારણરૂપી સગળો પ્રપંચ આપનું શરીર છે, પરંતુ વાસ્તવમાં આપ તેનાથી પર અતીત છો. જેવો સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવા આપનું અનન્ય ભાવે ધ્યાન ધરે છે, તે સિદ્ધ યોગીઓનો કોઈ પણ પ્રકારે હ્રાસ થઈ શકતો નથી, કારણ કે તેઓ આપના કૃપા કટાક્ષથી કૃતકૃત્ય થઈ જાય છે તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનને જીતી લેવાને કારણે તેમનો યોગ પણ પરિપક્વ થઈ જાય છે. દોરડાથી બંધાયેલા બળદોની જેમ આપની વેદવાણીથી જકડાયેલી સઘળી પ્રજા આપની આધીનતામાં નિયમ અનુસાર કર્મોનું અનુષ્ઠાન કરીને આપને બલિ સમર્પિત કરે છે. આપ સૌના નિયંતા મુજબ પ્રાણ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. હે ભૂમા, આ અંધકારને કારણે દિવસ રાતનું વિભાજન અસ્પષ્ટ થઈ જવાથી લોકો ભુવનોના તમામ કર્મ લુપ્ત થઈ જઈ રહ્યા છે, જેનાથી તેઓ દુઃખી થઈ રહ્યા છે. તેમનું કલ્યાણ કરો અને અમ શરણાગતો પ્રત્યે પોતાની અપાર કૃપા દ્રષ્ટિથી નિહાળો. હે દેવ, આગ જે રીતે બળતણમાં પડીને વધતી રહે છે, તે જ રીતે કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો દીતીનો આ ગર્ભ બધી દિશાઓને અંધકારમય કરતો રહીને ક્રમશઃ વધી રહ્યો છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે મહાબાહુ, દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન બ્રહ્માજી હસ્યા અને પોતાની મધુર વાણીથી તેમને આનંદિત કરતા કહેવા લાગ્યા. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસ પુત્રો લોકોની આસક્તિ ત્યજીને સમસ્ત લોકોમાં આકાશ માર્ગે વિચરણ કરતા હતા. એકવાર તેઓ ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા લોકોના શિરોભાગમાં રહેલા વૈકુંઠધામમાં જઈ પહોંચ્યા. ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે. અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડીને કેવળ ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. ત્યાં વેદાંત પ્રતિપાદ્ય ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ ભગવાન અમે જે તેમના ભક્તો છીએ તેમને આપવા માટે શુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરીને હર હંમેશ વિરાજમાન રહે છે. તે લોકોમાં નૈશ્રેયસ નામનું એક વન છે જે સાક્ષાત કેવલ્ય ધામ મોક્ષધામ જેવું જ જણાય આવે છે. તે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરનારા વૃક્ષોથી સુશોભિત છે કે જેઓ સ્વયં હર હંમેશ છય ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે. ત્યાં વિમાનચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓની સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કરતો રહે છે કે જે લીલાઓ લોકોના સમસ્ત પાપ પુંજને ભસ્મ કરી દેનારી છે. તે સમયે સરોવરમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના ચિત્તને પોતાના પ્રત્યે ખેંચવા ઈચ્છે છે, પરંતુ તેઓ તેના પ્રત્યે ધ્યાન જ આપતા નથી. બલકે તે ગંધને ઉડાડી લાવનારા વાયુને તેમની એકાગ્રતાનો ભંગ કરનાર જાણી તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. તે વનમાં કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક, બપૈયો, હંસ, પોપટ, તેતર અને મોર આ બધાનો ખૂબ કલરવ થાય છે ત્યારે લાગે છે કે તે બધા હરિકથાનું ગાન કરી રહ્યા છે. જ્યારે આ બધાનો કોલાહલ થોડી વાર માટે બંધ થઈ જાય છે ત્યારે ભ્રમરરાજ ઊંચા સ્વરે ગુંજારવ કરવા માંડે છે, જાણે તે ભગવાનની હરિકથાનું ગાન કરે છે. અને બધા પક્ષીઓ મૌન થઈને લવલીન થઈને હરિકથા સાંભળે છે. ભગવાનના શ્રી વિગ્રહ પર પોતાની સેવારૂપે અર્પણ થયેલા પુષ્પો જેવા કે મદાર, કુંદ, કુરુબક, તિલક વૃક્ષ, ઉત્પલ એટલે કે રાત્રે ખીલનારા કમળ, ચંપક, સાગ, પુનાંગ, નાગકેસર, બકુલ એટલે બોરસલી, અંબુજ દિવસે ખીલનારા કમળ, પારિજાત વગેરે સુગંધયુક્ત હોવા છતાં ભગવાન કહે છે આ તુલસીની માળાની સુગંધ કેટલી સુંદર છે. ત્યારે બીજા પુષ્પો પણ તુલસીની પ્રશંસા કરતા કહે છે કે આ તુલસીએ કેટલું ભારે તપ કર્યું હશે. તે લોક વેદુર્ય મરકત મણિ પન્ના અને સુવર્ણના વિમાનોથી ભરેલો છે. આ બધા કોઈ કર્મફળથી નહીં બલકે એકમાત્ર શ્રી હરિના ચરણ કમળોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવદ ભક્તો કે જેમનું ચિત્ત શ્રી કૃષ્ણમય બની ગયું છે તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પણ પોતાના મંદ મંદ સ્મિતથી અને મનોહર હાસ પરિહાસથી કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. પરમ સૌંદર્યશાળી લક્ષ્મીજી કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ પ્રયત્નશીલ રહે છે તેઓ શ્રી હરિના ભવનમાં ચંચળતા રૂપી દોષનો ત્યાગ કરીને રહે છે. પોતાના ચરણ કમળોના નુપુરોનો ઝંકાર કરતા તેઓ જ્યારે પોતાના લીલા કમળ ઘુમાવે છે ત્યારે તે કનક ભવનની સ્ફટિકમય દિવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાય આવે છે કે જાણે તેઓ તેમને વાળી રહ્યા હોય. હે પ્રિય દેવતાઓ, દાસીઓને સાથે લઈને જ્યારે લક્ષ્મીજી પોતાના ક્રીડાવનમાં તુલસીદલ વડે ભગવાનનું પૂજન કરે છે ત્યારે ત્યાંના નિર્મળ જળથી ભરેલા સરોવરોમાં કે જેમના ઘાટ પરવાળા કિંમતી રત્નોના બનેલા છે। તેમનામાં પોતાની સુંદર અલકાવલી કેસની લટોના સમૂહથી અને ઊંચી નાસિકાથી સુશોભિત મુખાર વિંદ જોઈને ભગવાનનું સ્મરણ થાય છે કે ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો છે। આવું સ્મરણ થતાં તેઓ પોતાને ભાગ્યશાળી અને કૃતકૃત્ય માને છે। જે મનુષ્ય ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા કથાઓને સાંભળવાનું છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ કામ સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી। અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે તે સારહીન વાતો સાંભળે છે ત્યારે એ તેમના પુણ્યોનો નાશ કરીને તેમને આશ્રય વિહોણા ઘોર નરકોમાં નાખી દે છે। આ મનુષ્ય યોની મળે તેવી એવી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમને પ્રાપ્ત થતી નથી, જેમાં તત્વજ્ઞાન અને અધર્મ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે। એવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્ય ભગવાનની આરાધના કરતા નથી તેઓ વાસ્તવમાં તેમની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે। આ મોટા દુઃખની વાત છે। દેવાધિદેવ શ્રી હરિની નિરંતર ચિંતન કરતા રહેવાની કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે પરસ્પર પ્રભુના સુયશની ચર્ચા ચાલતી રહેવાથી જેમના નેત્રોમાંથી અનુરાગજન્ય વિહળતાવશ અવિરત અશ્રુધારા વહેવા લાગે છે તથા શરીરમાં રોમાંચ થઈ આવે છે અને જેમના જેવા શીલ સ્વભાવને આપણે પણ ચાહના કરીએ છીએ તેવા પરમ ભાગવતો જ આપણા લોકોની ઉપરના તે વૈકુંઠ ધામમાં જાય છે। જે સમયે સનકાદિ મુનિઓ વિશ્વગુરુ શ્રી હરિના નિવાસ સ્થાનમાં સમસ્ત લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદ્ભુત વૈકુંઠ ધામમાં પોતાના યોગ બળથી પહોંચ્યા ત્યારે તેમને ઘણો જ આનંદ થયો। ભગવાનના દર્શનની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા રહીને જ્યારે તેઓ વૈકુંઠ ધામના 6 ઉમરા પાર કરીને 7મા પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને ઊભેલા 2 સરખી ઉંમરના દેવશ્રેષ્ઠો દેખાયા કે જેઓ બાજુબંધ કુંડળ મુગડ વગેરે અનેક અમૂલ્ય આભૂષણોથી અલંકૃત હતા। તેમની 4 સાંભળી ભુજાઓના વચ્ચે મત મધુકરોથી ગુંજતી વનમાળા શોભતી સુશોભિત હતી તથા વાકી ભ્રુકુટી ફફડતા નશકોરા અને લાલ આંખોને કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણ દેખાયા। એમના આ રીતે જોતા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સાથે કશી જ પૂછપરછ કર્યા વિના જેવી રીતે સુવર્ણ અને વજ્રના દરવાજાઓવાળા પહેલા 6 ઉમરા ઓળંગીને આવ્યા હતા તે જ રીતે આ દરવાજામાં પણ ઘૂસી ગયા। તેમની દ્રષ્ટિ તો સર્વત્ર સમાન હતી અને તેઓ નિશંક થઈને કશી રોકટોક વિના સર્વત્ર વિચરતા હતા। તે 4 કુમારો પણ તે 4 કુમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં તો 5 વર્ષના બાળકો જેવા જણાતા હતા અને દિગંબર રહેતા હતા। તેમને આ રીતે નિસંકોચપણે અંદર જતા જોઈને તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવથી વિપરીત સનકાદિના તેજની મજાક ઉડાવતા તેમને નેતરની સોટી વેત્રથી રોકી લીધા। જો કે તેઓ આવા દુર્વ્યવહારને પાત્ર ન હતા. જ્યારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની નજર સામે અત્યંત પૂજનીય એવા તે કુમારોને આ રીતે રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો ઓચિંતા થોડા ક્રોધને લીધે લાલ થઈ ઉઠ્યા અને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું, અરે દ્વારપાળો, જે લોકો ભગવાનની ઉચ્ચ સેવાના પ્રભાવથી આ લોક પામીને અહીં નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે. તમે બંને પણ તેઓમાંના જ છો, છતાં તમારા સ્વભાવમાં આવી વિષમતા કેમ છે? ભગવાનનો પરમ શાંત સ્વભાવ છે, તેમનો કોઈની સાથે વિરોધ પણ નથી. તો પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય? તમે સ્વયં કુટિલ છો, તેથી જ તો પોતાના જ જેવા કુટિલ બીજાઓ છે એવી શંકા કરો છો. ભગવાનના ઉદરમાં સઘળું બ્રહ્માંડ રહેલું છે, તેથી અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાત્મા હરિથી પોતાનો કોઈ તફાવત જોતા નથી, બલકે મહાકાશમાં ઘટાકાશની જેમ તેમનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે. તમે તો દેવ રૂપધારી છો, તેમ છતાં પણ તમને એવું શું દેખાય છે કે જેનાથી તમે ભગવાનની સાથે કશાક ભેદભાવને કારણે થનારા ભયની કલ્પના કરી લીધી? તમે છો તો તે ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે, તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. તમે પોતાની ભેદ બુદ્ધિના દોષને લીધે વૈકુંઠ લોકમાંથી નીકળીને તે પાપમય યોનિઓમાં જાઓ, ક્યાં જ્યાં કામ, ક્રોધ અને લોભ પ્રાણીઓના ત્રણ શત્રુઓ નિવાસ કરે છે. સનકાદિના કઠોર વચન સાંભળીને અને બ્રાહ્મણોનો શ્રાપ કોઈ પણ પ્રકારના શસ્ત્ર સમૂહથી નિવારણ પાત્ર નથી એમ જાણીને શ્રી હરિના તે બંને પાર્ષદો અત્યંત દીન ભાવે તેમના ચરણ પકડીને પૃથ્વી પર આરોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ બ્રાહ્મણોથી ઘણા જ ડરે છે. પછી તેમણે અત્યંત આતુર થઈને કહ્યું, હે ભગવાન, અમે અવશ્ય અપરાધી છીએ, તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે તે આપના દંડથી પૂર્ણ રૂપે ધોવાઈ જશે. અમારી આપની એક વિનંતી છે કે આપ આપના કરુણા અંશથી એટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ ભગવત સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને પ્રાપ્ત ન થાય. તે સમયે સાધુજનોના હૃદયધન ભગવાન કમળનાભને જ્યારે ખબર પડી કે મારા દ્વારપાળોએ સનકાદિ સાધુઓનો અનાદર કર્યો છે, ત્યારે તેઓ લક્ષ્મીજી સમેત પોતાના તે શ્રીચરણોથી ચાલીને જ ત્યાં પહોંચ્યા કે જેમને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે પણ સરળતાથી મેળવી શકતા નથી. સનકાદીઓએ જોયું કે તેમની સમાધિના વિષયભૂત શ્રી વૈકુંઠનાથ સ્વયં તેમને નેત્રગોચર, પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થઈને પધાર્યા છે. તેમની સાથે જ પાર્ષદો છત્ર ચામર વગેરે લઈને ચાલી રહ્યા છે, તથા પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો જેવા જે બે શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. તેમના શીતળ વાયુથી તેમના શ્વેત છત્રને લગાડેલી મોતીઓની ઝાલર ઝૂલતી રહીને એવી શોભી રહી છે કે જાણે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતના બિંદુ જરી રહ્યા હોય। પ્રભુ સમસ્ત સદગુણોના આશ્રય છે તેમની સૌમ્ય મુખમુદ્રા જોઈને જણાતું હતું કે જાણે તેઓ બધા પર અવિરત કૃપાસુધાનો વરસાદ વરસાવી રહ્યા છે। પોતાની સ્નેહસભર દ્રષ્ટિથી તેઓ ભક્તોના હૃદયને સ્પર્શી રહ્યા હતા તથા તેમના સુવિશાળ શામળા વૃક્ષ સ્થળ પર સુવર્ણ રેખારૂપે સાક્ષાત લક્ષ્મીજી વિરાજમાન હતા એવી પોતાની તે શોભાથી જાણે તેઓ સમસ્ત દિવ્ય લોકોના ચૂડામણી વૈકુંઠ ધામને સુશોભિત કરી રહ્યા હતા એવા ભગવાનને તેમણે જોયા। પીતાંબરથી મંડિત તેમના વિશાળ કટિપ્રદેશ પર ઝગમગતો કંદોરો અને ગળામાં ભ્રમરોથી મુખરિત એટલે ગુંજતી વનમાળા વિરાજી રહી હતી તથા તેઓ કાંડાઓ પર સુંદર કંકણ પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીની કાંધ પર મૂકીને બીજા હાથ વડે લીલા કમળને ઘુમાવી રહ્યા હતા। તેમના અણમોલ ગાલ વીજળીની આભાને પણ તિરસ્કૃત કરનારા મકરાકૃતિવાળા કુંડળોની શોભા વધારી રહ્યા હતા। ઉન્નત નાસિકા હતી, ઘણું સુંદર મુખ હતું, માથા પર મણિમય મુગુટ વિરાજમાન હતો તથા ચારે ભુજાઓની વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારની અને ગળામાં કૌસ્તુભ મણીના અપૂર્વ શોભા હતી। કૌસ્તુભ મણીની અપૂર્વ શોભા હતી એવા ભગવાનને તેમણે જોયા। ભગવાનનો શ્રી વિગ્રહ ઘણો જ સૌંદર્યશાળી હતો તેને જોઈને ભક્તોના મનમાં એવી કલ્પના થતી હતી કે તેની આગળ લક્ષ્મીજીના સૌંદર્યનો ઘમંડ પણ ગળી ગયો છે। બ્રહ્માજી કહે છે, દેવતાઓ આ પ્રમાણે મારા મહાદેવજીના અને તમારા માટે પરમ સુંદર વિગ્રહ ધારણ કરનારા શ્રી હરિને જોઈને સનક વગેરે મુનીશ્વરોએ નતમસ્તક થઈને તેમને પ્રણામ કર્યા। તે સમયે તેમની અદ્ભુત છબી નિહાળતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા। સનકાદિ મુનીશ્વરો નિરંતર બ્રહ્માનંદમાં નિમગ્ન રહેતા હતા, પરંતુ જ્યારે ભગવાન કમલ નયનના ચરણ કમળોના મકરંદ સાથે મળેલી તુલસીની મંજરીની ગંધથી સુવાસિત બનેલો વાયુ નાસિકા દ્વારા તેમના અંતઃકરણમાં પ્રવેશ્યો ત્યારે તેઓ ભક્ત વિહ્વળ થઈને પોતાના શરીરને સંભાળી ન શક્યા। ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું, અતિ સુંદર અધર હોઠથી અને કુંદકળી જેવા મનોહર સ્મિતથી તેમની શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી। તેનું દર્શન કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયા અને પછી પદ્મરાગ જેવા લાલ લાલ નખોથી શોભતા તેમના ચરણ કમળ જોઈને તેઓ તેમનું જ ધ્યાન ધરવા લાગ્યા। આ પ્રમાણે ભગવાનના મુખની છબીને જુએ છે તો તેમના ચરણ કમળો પરથી દ્રષ્ટિ હટી જાય છે અને ચરણ કમળોની શોભાને જુએ છે તો મુખ કમળનું ધ્યાન છૂટી જાય છે, તેથી અંતઃકરણમાં બંનેનું ધ્યાન ધરવા લાગ્યા। મોક્ષ ઈચ્છનારા યોગીઓ જેને યોગ માર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે તથા ભક્તો જે સ્વરૂપનું આદરપૂર્વક ધ્યાન ધરે છે તેવા નેત્રોને લોભાવનારા અને અન્ય કોઈ પણ સાધનથી પ્રાપ્ત ન થનારા સ્વાભાવિક રીતે અષ્ટ સિદ્ધિયુક્ત પોતાના શ્રી વિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદિ મુનિઓ સ્તુતિ કરે છે। સનકાદિ મુનિઓએ કહ્યું, અમારા પિતા બ્રહ્માજી જે આપનાથી જ ઉત્પન્ન થયા છે, તેમણે અમને એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું તે જ વખતે અમારા કર્ણ છિદ્રો દ્વારા આપ અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા। હે અનંત, તે જ સ્વરૂપને આજે અમે અમારા નેત્રો દ્વારા પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। આપ અંતર્યામી રૂપે સર્વ લોકોના હૃદયમાં રહેલા હોવા છતાં અજ્ઞાનીઓ આપને જોઈ શકતા નથી। હે ભગવાન, સાક્ષાત પરમાત્મ તત્વ આપ જ છો એવું અમે સમજીએ છીએ, અમે જાણીએ છીએ। અત્યારે આપ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહથી આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો। આપની કૃપાથી પ્રાપ્ત થયેલ દ્રઢ ભક્તિયોગ દ્વારા જેમની અહંકાર વૃત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા વૈરાગી મુનિઓ જ આપના તત્વને પોતાના હૃદયમાં જાણે છે। હે પ્રભુ, આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે। આપના ચરણોના શરણમાં રહેનારા જે મહાભાગ્યશાળીઓ આપની કથાઓના રસિક છે તેઓ આપની આત્યંતિક કૃપા સ્વરૂપ મોક્ષ પદને પણ કંઈ અધિક ગણતા નથી તો પછી સ્વર્ગ તેમના માટે કઈ મોટી વાત છે। જ્યાં હંમેશા પતનનો ભય રહેલો જ છે જ્યારે ભગવાનની કૃપા તો જન્મ મરણ રૂપી આવાગમનનો જ અંત કરી દે છે। હે ભગવાન, જો અમારું ચિત્ત ભમરાની જેમ આપના ચરણ કમળોમાં જ રમણ કરતું રહે, અમારી વાણી તુલસીની જેમ આપના ચરણોના સંબંધથી જ સુશોભિત થાય અને અમારા કાન આપની સુકીર્તિની સુધાથી પરિપૂર્ણ રહે તો અમારા પોતાના પાપોને કારણે ભલે અમારો જન્મ નરક વગેરે યોનિઓમાં થાય એની અમને કોઈ ચિંતા નથી। હે વિપુલ કીર્તિ પ્રભુ, આપે અમારી સમક્ષ આજે મનોહર રૂપ પ્રગટ કર્યું છે, તેનાથી અમારી આંખોને ઘણું જ સુખ મળ્યું છે। વિષયાશક્ત અજિતેન્દ્રિય મનુષ્ય માટે આપના રૂપનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે। આપ સાક્ષાત ભગવાન છો અને આ રીતે સ્પષ્ટપણે અમારી આંખો સામે પ્રગટ થયા છો, અમે આપને પ્રણામ કરીએ છીએ। ત્રીજા સ્કંદ અંતર્ગત જય વિજયને શનકાદિનો શ્રાપ નામનો 15મો અધ્યાય સમાપ્ત। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય।